શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 144 કાશીની ગંગાનો વર્ણાસંગમ અસી સંગમ તથા પંચગંગા વગેરે તીર્થોનું મહાત્મય. પુરોહિત વસુ કહે છે, ભદ્રે, હવે હું તમને કાશીની ગંગાનું ઉત્તમ મહાત્મય કહું છું, જે ભોગ અને મોક્ષપ્રદ છે. અવિમુક્ત ક્ષેત્રમાં જે પણ કર્મ કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. કોઈ પણ પાપી કાશી ક્ષેત્રમાં જઈને પાપ રહિત થઈ જવાના કારણે કદી નરકમાં પડતો નથી. શુભે, અવિમુક્ત ક્ષેત્રમાં કરેલું પાપ વજ્રતુલ્ય થઈ જાય છે. ત્રણેય લોકમાં જે મોક્ષદાયક તીર્થો છે તે સદા કાશીની ઉત્તરવાહિની ગંગાનું સેવન કરે છે. જે દશાશ્વમેઘ ઘાટમાં સ્નાન કરીને વિશ્વનાથજીના દર્શન કરે છે તે તુરંત પાપમુક્ત થઈને સંસાર બંધનથી છૂટી જાય છે. આમ તો પુણ્ય સલીલા ગંગા બધે જ બ્રહ્મહત્યા જેવા પાપોનું નિવારણ કરનારી છે. તેમ છતાં કાશીમાં જ્યાં તેમનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે ત્યાં તેમનો વિશેષ મહિમા છે. વર્ણા અને ગંગાના તથા અસી અને ગંગાના સંગમમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. કાશીની ઉત્તરવાહિની ગંગામાં કાર્તિક અને માઘ માસમાં સ્નાન કરીને મનુષ્ય મહાપાપ વગેરે પાતકોથી મુક્ત થઈ જાય છે. સુંદરી, અહીં ધર્મનદ નામે એક વિખ્યાત કુંડ છે. તેમાં ધર્મ સાક્ષાત પ્રગટ થઈને મોટા મોટા પાતકોનો નાશ કરે છે. ત્યાં ધૂલી અને ધૂત પાપા પણ છે, જે સર્વ તીર્થમય અને શુભકારક છે. જેમ નદીનો વેગ કિનારાના વૃક્ષોને પાડી નાખે છે તે જ પ્રમાણે તે ધૂત પાપા સમસ્ત પાપ રાશિને હરી લે છે. કાશીમાં કિરણા, દૂતપાપા, પુણ્યસલીલા, સરસ્વતી, ગંગા અને યમુના આ પાંચ નદીઓ એકત્ર બતાવવામાં આવી છે. તેમાં ત્રિભુવન વિખ્યાત પંચનંદ એટલે કે પંચગંગા તીર્થ પ્રગટ થયું છે. તેમાં ડૂબકી મારનાર માનવ ફરીથી પાંચ ભૌતિક શરીર ધારણ કરતો નથી. આ પાંચ નદીઓનો સંગમ સમસ્ત પાપોનો નાશ કરનાર છે. તેમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય બ્રહ્માંડ મંડપનું ભેદન કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. પ્રયાગમાં માઘ માસમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે કાશીના પંચગંગા તીર્થમાં એક જ દિવસના સ્નાનથી મળી જાય છે. પંચગંગામાં સ્નાન અને પિતૃનું તર્પણ કરીને માધવ નામથી પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુની પૂજા કરનાર પુરુષ ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. જેમણે પંચગંગામાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્યું છે તેમના પિતૃ અનેક યોનિઓમાં પડ્યા હોય તો પણ મુક્ત થઈ જાય છે. પંચનંદ તીર્થમાં શ્રાદ્ધ કર્મના મહિમાના પ્રત્યક્ષ દર્શન કરીને યમલોકમાં પિતરો આ ગાથા હોય છે કે શું અમારા વંશમાં કોઈ એવો થશે જે કાશીના પંચનંદ તીર્થમાં આવીને શ્રાદ્ધ કરશે જેથી અમે મુક્ત થઈ જઈએ. પંચનંદ તીર્થમાં જે કંઈ દાન કરવામાં આવે છે કલ્પના અંત સુધી તેના પુણ્યનો ક્ષય થતો નથી. વંધ્યા સ્ત્રી પણ એક વર્ષ સુધી પંચગંગા તીર્થમાં સ્નાન કરીને જો મંગલા ગૌરીનું પૂજન કરે તો તે અવશ્ય પુત્રને જન્મ આપે છે. વસ્ત્રથી ગળીને પંચગંગાના પવિત્ર જળથી અહીં દીક્ષુતા દેવીને સ્નાન કરાવીને મનુષ્ય મહાન ફળનો ભાગી થાય છે. પંચામૃતના 108 કળશો સાથે તુલના કરવાથી પંચગંગાનું એક બુંદ જળ પણ તે બધાથી શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. આ લોકમાં કુર્ચ એટલે કે પંચગવ્ય પીવાથી જે શુદ્ધિ થાય છે તે જ શુદ્ધિ શ્રદ્ધાપૂર્વક પંચગંગાના જળની એક બુંદ પીવાથી પ્રાપ્ત થાય છે. અને તેના કુંડમાં સ્નાન કરવાથી રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞનું જે ફળ મળે છે તેનાથી 100 ગણું ફળ મળે છે. રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ માત્ર સ્વર્ગ અપાવે છે પરંતુ પંચગંગાના જળથી બ્રહ્મલોક સુધીના સંપૂર્ણ દ્વંદ્વથી મુક્તિ મળી જાય છે. સતયુગમાં તે ધર્મનદ નામથી પ્રસિદ્ધ થયો. ત્રેતામાં તેનું નામ ધૂતપાપા થયું. દ્વાપરમાં તેને બિંદુતીર્થ અને કળિયુગમાં પંચનદના નામે તેની પ્રસિદ્ધિ થઈ છે. પંચનદ તીર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનો શુભ આશ્રય છે. તેના મહિમાનું વર્ણન થઈ શકે એમ નથી. ભદ્રે, આ પ્રમાણે મેં તમને કાશીનું ઉત્તમ મહાત્મ્ય કહ્યું છે તે મનુષ્યોને માટે સુખદ મોક્ષપ્રદ તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારો છે. મહાપાતકી તથા ઉપપાતકી માનવ પણ અવિમુક્ત ક્ષેત્રના મહાત્મ્યને સાંભળીને શુદ્ધ થઈ જાય છે. બ્રાહ્મણ આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી વિદ્વાન થઈ જાય છે. ક્ષત્રિય યુદ્ધમાં વિજય મેળવે છે, વૈશ્ય ધનસંપત્તિથી ભરપૂર થાય છે અને શુદ્રોનો વૈષ્ણવ ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે. શુદ્ધોને વૈષ્ણવ ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે. તમામ યજ્ઞો દ્વારા જે ફળ મળે છે, સમસ્ત તીર્થાટનથી જે ફળ મળે છે, તે બધું ફળ આ મહાત્મ્યનો પાઠ કરવાથી મળી જાય છે. વિદ્યાર્થીને વિદ્યા મળે છે, ધનાર્થીને ધન મળે છે, પત્ની ચાહનારને પત્ની અને પુત્રની ઈચ્છાવાળા પુરુષને પુત્ર પ્રાપ્ત થાય છે. અધ્યાય 144 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.